શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 61 વત્સપ્રી દ્વારા કૃજુંબનો વધ તથા તેનો મુદાવતી સાથે વિવાહ. માર્કંડેજી કહે છે, આ પૃથ્વી પર વિદુરથ નામના એક રાજા થઈ ગયા. તેમનો યશ બહુ દૂર સુધી ફેલાયેલો હતો. તેમના બે પુત્ર હતા, સુનીતિ અને સુમતિ. એકવાર રાજા વિદુરથ શિકાર ખેલવા માટે વનમાં ગયા ત્યાં તેમને એક વિશાળ ખાડો દેખાયો, જે પૃથ્વીનું મુખ હોય એવો લાગતો હતો. તેને જોઈને રાજાએ વિચાર્યું, આ ભયંકર ખાડો શેનો છે? એવું લાગે છે પાતાળ સુધી જવાની ગુફા છે. આ પૃથ્વી પરનો સામાન્ય ખાડો નથી, જોવામાં પુરાણો લાગતો નથી. તે નિર્જન વનમાં આ પ્રમાણે વિચારતા વિચારતા રાજાએ ત્યાં સુરવત નામના બ્રાહ્મણને આવતો જોયો અને નજીક આવ્યો ત્યારે તેને પૂછ્યું, આ શું છે? આ ખાડો બહુ જ ઊંડો છે, આમાં પૃથ્વીનો અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે. ઋષિએ કહ્યું, રાજન, શું તમે આને જાણતા નથી? આ પૃથ્વી પર જે કંઈ પણ છે તે બધું રાજાએ જાણવું જોઈએ. રસાતળમાં એક મહાપરાક્રમી દાનવ રહે છે, તે પૃથ્વીને જુંબિત એટલે કે છેદવાળી કરી દે છે, તેથી આને કુજુંબ કહે છે. નરેશ્વર, તે પૃથ્વી પર અથવા સ્વર્ગમાં જે કંઈ કરે છે તેની જાણકારી તમે કેમ રાખતા નથી? પૂર્વકાળમાં વિશ્વકર્માએ જેનું નિર્માણ કર્યું હતું તે સુનંદન નામનું મુશળ તે દૃષ્ટાત્માએ હડપ કરી લીધું. તેના વડે યુદ્ધમાં તે શત્રુઓનો સંહાર કરે છે. પાતાળમાં રહીને તે મુશળ વડે જ આ પૃથ્વીને વિદીર્ણ કરી નાખે છે અને આ પ્રમાણે સમસ્ત અસુરોના આવવા જવાનું દ્વાર બનાવી લે છે. જ્યારે આ પાતાળની અંદર રહેવાવાળા શત્રુનો નાશ કરશો ત્યારે વાસ્તવમાં આ પૃથ્વીના સ્વામી થઈ શકશો. રાજન, તે મુશળના બળાબળ વિશે જાણકાર લોકો એવું કહે છે કે જો કોઈ સ્ત્રી તે મુશળનો સ્પર્શ કરે તો તે મુશળ તે દિવસે નિર્બળ થઈ જાય છે, પરંતુ બીજા દિવસે ફરી પૂર્વવત થઈ જાય છે. યુવતીની આંગળીઓના સ્પર્શથી તેની શક્તિ નષ્ટ થઈ જવાનો જે દોષ કે પ્રભાવ છે તેને તે દુરાચારી દૈત્ય પણ જાણતો નથી. ભૂપાલ, તમારા નગરની પાસે જ તેણે આ પૃથ્વીમાં છેદ કર્યો છે, છતાં તમે નિશ્ચિંત કેમ છો? આ પ્રમાણે કહીને મહર્ષિ સુવ્રત ચાલ્યા ગયા. રાજાએ પણ પોતાના નગરમાં જઈને મંત્રીઓ સાથે ચર્ચા કરી અને કુજુંબ વિશે જે કાંઈ સાંભળ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. તેમણે મુશળનો તે પ્રભાવ પણ, સ્ત્રીના સ્પર્શથી તેની શક્તિનો હ્રાસ થઈ જાય છે, મંત્રીઓને કહ્યું. જે સમયે રાજા મંત્રીઓની સાથે પરામર્શ કરી રહ્યા હતા તે સમયે તેમની કન્યા મુદાવતી પણ પાસે જ બેસીને સાંભળી રહી હતી. ત્યાર પછી થોડા સમય પછી કુજુંબે સખીઓની વચ્ચેથી તે રાજકન્યા મુદાવતીને ઉપવનમાંથી હરી લીધી. આ વાત સાંભળીને રાજાના નેત્ર ક્રોધથી ચંચળ થઈ ગયા અને તેમણે પોતાના બંને પુત્રોને, જે વનનો માર્ગ સારી રીતે જાણતા હતા, કહ્યું, તમે લોકો તરત જાઓ, તે દાનવે નિર્બંધ્યાના તટ પર ખાડો બનાવી રાખ્યો છે. તે માર્ગે રસાતળમાં જઈને મુદાવતીનું અપહરણ કરવાવાળા તે દુષ્ટને મારી નાખો. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા બંને રાજકુમાર તે ગર્ત એટલે ખાડાના માર્ગથી સેના સહિત રસાતળમાં જઈ પહોંચ્યા અને કુરઝુંબ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં પરિગ, ખડગ, શક્તિ, શૂળ, ફરસા તથા બાણોના મારથી નિરંતર અત્યંત ભયાનક સંગ્રામ થતો રહ્યો. પછી માયાના બળથી તે દૈત્યે બંને રાજકુમારોને બાંધી દીધા અને તેમના સમસ્ત સૈનિકોના સંહાર કરી નાખ્યો. આ સમાચાર સાંભળીને રાજાને બહુ દુઃખ થયું. તેમણે પોતાના બધા યોદ્ધાઓને કહ્યું, જે આ દૈત્યનો વધ કરીને મારા બંને પુત્રોને છોડાવી લાવશે તેને હું મારી કન્યા પરણાવી દઈશ. ભનનંદનના પુત્ર વત્સપ્રિયે પણ આ ઘોષણા સાંભળી, તે બળવાન અસ્ત્રશસ્ત્રોનો જ્ઞાતા તથા સુરવીર હતો, તેણે પોતાના પ્રિય મિત્ર રાજા વિદુરથની પાસે આવીને તેમને પ્રણામ કર્યા અને વિનિત ભાવે કહ્યું, મહારાજ, મને આજ્ઞા આપો, હું આપના જ તેજથી તે દૈત્યને મારીને આપના બંને પુત્રો અને કન્યાને છોડાવી લાવીશ. આ સાંભળીને રાજાને પોતાના પ્રિય મિત્રના તે પુત્રને પ્રસન્નતાપૂર્વક છાતીએ લગાવી દીધો અને કહ્યું, વત્સ, જાઓ, તમે જાઓ, તમને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાઓ. ત્યાર પછી વીર વત્સપ્રી ખડગ અને ધનુષ્ય લઈને આંગળીઓમાં ગોધાના ચામડાના બનેલા મોજા પહેરીને પૂર્વોક્ત ગર્તના માર્ગથી તરત પાતાળમાં ગયો. ત્યાં તેણે પોતાના ધનુષ્યનો ભયંકર ટંકાર કર્યો. તેનાથી સમસ્ત પાતાળ ધ્રુજી ઉઠ્યું. તે ટંકાર સાંભળીને મહાદાનવ કુજુંબ પોતાની સેના સહિત ક્રોધપૂર્વક ત્યાં આવ્યો અને રાજકુમાર સાથે યુદ્ધ કરવા લાગ્યો. બંને પાસે પોતપોતાની સેનાઓ હતી. એક બળવાનનું બીજા બળવાન સાથે યુદ્ધ થઈ રહ્યું હતું. સતત 3 દિવસ સુધી યુદ્ધ ચાલતું રહ્યું. ત્યારે તે દાનવ અત્યંત ક્રોધપૂર્વક મૂસળ લેવા માટે દોડ્યો. પ્રજાપતિ વિશ્વકર્માનું બનાવેલું આ મૂસળ સદા અંતઃપુરમાં રહેતું હતું અને ગંધ માળા તથા ધૂપ વગેરેથી દરરોજ તેની પૂજા થતી હતી. રાજકુમાર મુદાવતી તે મૂસળના પ્રભાવને જાણતી હતી. તેથી તેણે અત્યંત નમ્રતાથી મસ્તક ઝુકાવીને તે શ્રેષ્ઠ મૂસળનો સ્પર્શ કર્યો. તે દૈત્ય જ્યાં સુધી તે મૂસળને હાથમાં લે ત્યાં સુધીમાં તેણે નમસ્કારના બહાને અનેકવાર તેનો સ્પર્શ કરી લીધો. પછી તે દૈત્ય યુદ્ધભૂમિમાં જઈને મૂસળથી યુદ્ધ આરંભ કર્યું. પરંતુ તેના શત્રુ ઉપર કરેલા મૂસળના પ્રહાર વ્યર્થ જવા લાગ્યા. તે દિવ્ય અસ્ત્રના નિર્બળ થઈ જવાથી તેણે બીજા અસ્ત્રશસ્ત્રો દ્વારા શત્રુનો સામનો કર્યો. રાજકુમારે તેને રથહીન કરી દીધો. ત્યારે તે ઢાલ તલવાર લઈને તેના તરફ દોડ્યો. તેને ક્રોધમાં ભરાઈને આવતો જોઈને રાજકુમારે કાલાગ્નિ સમાન પ્રજ્વલિત અગ્નયાસ્ત્રથી તેના પર પ્રહાર કર્યો. તેનાથી દૈત્યની છાતીમાં ઊંડો ઘા થઈ ગયો અને તેના પ્રાણ ચાલ્યા ગયા. તેના મૃત્યુ પછી રસાતળ નિવાસી મોટા મોટા નાગોએ મોટો ઉત્સવ કર્યો. રાજકુમાર પર પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ગંધર્વો ગાવા લાગ્યા અને દેવતાઓના વાજિંત્રો વાગી ઉઠ્યા. રાજકુમાર વત્સપ્રિય તે દૈત્યને મારીને રાજા વિદુરથના બંને પુત્ર તથા કુશાંગી કન્યા મુદાવતીને પણ બંધનથી મુક્ત કરી. કૃજુમના મરાય જવાથી નાગોના અધિપતિ શેષ ભગવાન અનંતે તે મૂસળ લઈ લીધું. મુદાવતીએ સુનંદન નામના મૂસળના ગુણને જાણીને તેનો વારંવાર સ્પર્શ કર્યો હતો. તેથી નાગરાજ અનંતે તેનું નામ સુનંદા રાખી દીધું. ત્યાર પછી રાજકુમારે ભાઈઓ સહિત તે કન્યાને શીઘ્ર પિતાની પાસે પહોંચાડી અને પ્રણામ કરીને કહ્યું, તાત, આપની આજ્ઞા અનુસાર હું આપના બંને પુત્રો અને મુદાવતને પણ છોડાવી લાવ્યો છું. હવે મારું બીજું પણ કોઈ કામ હોય તો તેના માટે આજ્ઞા આપો. આ સાંભળીને મહારાજ વિદુરથને બહુ પ્રસન્નતા થઈ. તેઓ મોટેથી બોલ્યા, બેટા બેટા, તે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આજે દેવતાઓએ 3 કારણે મારું સન્માન વધાર્યું છે. એક તો તમે મને જમાઈ રૂપે પ્રાપ્ત થયા, બીજું મારો શત્રુ મરાઈ ગયો અને ત્રીજું મારા સંતાનો કુશળપૂર્વક પાછા આવ્યા. તેથી આજના શુભ મુહૂર્તમાં તમે મારી આ કન્યાનું પાણી ગ્રહણ કરો. આમ કહીને રાજાએ તે બંનેના વિધિપૂર્વક લગ્ન કરી દીધા. નવયુવક વત્સપ્રી મુદાવતીની સાથે રમણીય પ્રદેશો તથા મહેલોમાં વિહાર કરવા લાગ્યો. થોડા સમય પછી તેના વૃદ્ધ પિતા બનનંદન વનમાં ચાલ્યા ગયા અને વત્સપ્રી રાજા થયો. તેણે સદા ધર્મ પ્રમાણે પ્રજાનું પાલન કરતા રહીને અનેક યજ્ઞો કર્યા. તે પ્રજાને પુત્રવત માનીને તેની રક્ષા કરતો હતો. તેના રાજ્યમાં વર્ણશંકર સંતાન ઉત્પન્ન ન થયા. ક્યારેય કોઈને ચોર સર્પ તથા દુષ્ટો વગેરેનો ભય ન હતો. એના શાસનકાળમાં કોઈ પ્રકારના ઉપદ્રવનો પણ ભય ન હતો. અધ્યાય 61 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.